हे देवी, बाह्य अने अभ्यंतर बन्ने प्रकारनु भजन भाव पूर्वक ज थवु जोईए। भाव अगर नहीं, भाव रहित भजन तो एकमात्र विप्रलंब एटले के छलनानु ज कारण होय छे। हूँ तो सदाय कृत कृत्य ने पवित्र छु, मनुष्य मने शू करवाना छे। एमना द्वारा करेला बाह्य तो अभ्यंतर पूजन मा एमनो जे भाव छे इने जो ग्रहण करो छो। हे देवी, क्रियानो एकमात्र आत्मा भावच छे, तेज मारो सनातन धर्म छे। मन वाणी अने कर्म द्वारा क्याय पण किंचिन मात्र फलनी इच्छा न राखीने ज क्रिया करवी जोईए। हे देवेश्वरी, फलनो उद्देश्य राखीने मारो आश्रय लघु थई जाय छे, केम के फलार्थीने जो फल न मळे तो मने छोड़ी पण सके छे। हे सती सात्वी देवी, फलार्थी होवाथी पण जे साधकनो चित्त मुझमां ज प्रतिष्ठित छे, एने एना भावना अनुसार फल हूँ अवश्य आपी दऊं छु। जेनु मन फलनी इच्छा न राखीने ज मुझमां लागेलु होय, परंतु पाछळथी ए फल चाहवा लागे ते भक्त पण मने प्रिय छे। जे पूर्व संस्कार वश ज फळाफळनी चिंता न करीने विवश थईने मारू शरणु ले छे, એ ભક્ત મને અધિક પ્રિય છે। હે પરમેશ્વરી, એ ભક્તોને માટે મારી પ્રાપ્તિથી વધારે બીજો કોઈ વાસ્તવિક લાભ નથી, તથા મારે માટે પણ એવા ભક્તોની પ્રાપ્તિથી વધારે બીજો કોઈ લાભ નથી। મુજમાં સમર્પિત થયેલો એમનો ભાવ મારા અનુગ્રહથી જ એમનો માનો કે બળપૂર્વક નિર્વાણ રૂપ ફળનું પ્રદાન કરે છે। જેમણે પોતાના ચિત્તને મારામાં સમર્પિત કરી દીધું છે, તેથી જે મારા અનન્ય ભક્ત છે, મહાત્મા પુરુષ જ મારા ધર્મના અધિકારી છે। એમના 8 લક્ષણ બતાવેલા છે। મારા ભક્તજનો પ્રત્યે સ્નેહ, મારી પૂજાનું અનુમોદન, સ્વયંની પણ મારા પૂજનમાં પ્રવૃત્તિ, મારે લીધે શારીરિક ચેષ્ટાઓનું થવું, મારી કથા સાંભળવામાં ભક્તિભાવ, કથા સાંભળતી વખતે સ્વર નેત્ર અને અંગોમાં વિકાર થવો, વારંવાર મારી સ્મૃતિ અને સદાને માટે મારે આશ્રિત રહીને જ જીવન નિર્વાહ કરવો। આ 8 પ્રકારના ચિહ્ન જો કોઈ મ્લેચ્છમાં હોય તો તે વિપ્ર શિરોમણિ સમાન શ્રીમાન મુનિ છે, તે સંન્યાસી છે અને તે જ પંડિત છે। જે મારો ભક્ત નથી તે ચારેય વેદોનો વિદ્વાન હોય તો પણ મને પ્રિય નથી, પરંતુ જે મારો ભક્ત છે તે ચાંડાળ હોય તો પણ પ્રિય છે, એને ઉપહાર આપવો જોઈએ, એની પાસેથી પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ, તથા તે મારા સમાન જ પૂજનીય છે। જે ભક્તિભાવથી મને પત્ર, પુષ્પ, ફૂલ અથવા જલ સમર્પિત કરે છે, એમને માટે હું અદૃશ્ય નથી અને તે પણ ક્યારેય મારી દ્રષ્ટિથી દૂર નથી થતો। વર્ણાશ્રમ ધર્મ તથા નારી ધર્મનું વર્ણન શિવના ભજન, ચિંતન અને જ્ઞાનની મહત્તાનું પ્રતિપાદન। મહાદેવજી કહે છે, દેવેશ્વરી, હવે હું અધિકારી, વિદ્વાન અને શ્રેષ્ઠ બ્રાહ્મણ ભક્તોને માટે સંક્ષિપ્તથી વર્ણ ધર્મનું વર્ણન કરું છું। ત્રણેય કાળમાં સ્નાન, અગ્નિહોત્ર, વિધિવત શિવલિંગ પૂજન, દાન, ઈશ્વર પ્રેમ, સદા અને સર્વત્ર દયા, સત્ય ભાષણ, સંતોષ, આસ્તિકતા, કોઈ પણ જીવની હિંસા ન કરવી, લજ્જા, શ્રદ્ધા, અધ્યયન, યોગ, નિરંતર અધ્યાપન, વ્યાખ્યાન, બ્રહ્મચર્ય, ઉપદેશ શ્રવણ, તપસ્યા, ક્ષમા, શૌચ, શિખા ધારણ, યજ્ઞોપવિત ધારણ, પાઘડી ધારણ કરવી, દુપટ્ટો લગાવવો, નિષિદ્ધ વસ્તુનું સેવન ન કરવું, રુદ્રાક્ષની માળા પહેરવી, પ્રત્યેક પર્વમાં વિશેષતઃ ચતુર્દશીના દિવસે શિવ પૂજા કરવી, બ્રહ્મકુર્ચનું પાન, પ્રત્યેક માસમાં બ્રહ્મકુર્ચથી વિધિપૂર્વક મને સ્નાન કરાવીને મારું વિશેષ રૂપે પૂજન કરવું, સંપૂર્ણ ક્રિયાનો ત્યાગ, શ્રદ્ધાન્નનો પરિત્યાગ, વાસી અન્નને વિશેષતઃ યાવક એટલે કુલ્થી અથવા બોરોધાનનો ત્યાગ, મદ્ય અને મદ્યની ગંધનો ત્યાગ, शिव ने निवेदित नैवेद्यनो त्याग आ बद्धा वर्णोना सामान्य धर्म छे। ब्राह्मणों ने माटे विशेष धर्म आ छे क्षमा शांति संतोष सत्य असत्ये चोरी न करवी ब्रह्मचर्य शिव ज्ञान वैराग्य भस्म सेवन अने बधीज आसक्तियोंथी निवृत्ति आ दस धर्मों ने ब्राह्मणों ना विशेष धर्म कया छे। हवे योगियों ना लक्षण बतावाय छे। दिवस मा भिक्षान भोजन नो एमने विशेष धर्म छे। आ वानप्रस्थ आश्रम वाला माटे पण एमनी समान ज अभिष्ट छे। आ बधाए तथा ब्रह्मचारियों ए राते भोजन करवू न जोईए। भणवू यज्ञ करावो अने दान लेवू एमनू विधान में विशेषतः क्षत्रिय ने वैश्य माटे नथी कर्यो। मारा आश्रय मा रहेनारा राजाओ अथवा क्षत्रियो माटे थोड़ाक धर्म संग्रह आ प्रकारे थाय छे। बधा वर्णों नी रक्षा युद्ध मा शत्रुओनो वध दुष्ट पक्षीओ मृगो तथा दुराचारी मनुष्यों दमन करवो बधा लोगों पर विश्वास न करवो केवल शिव योगियों पर विश्वास करवो ऋतु काल मा ज स्त्री संसर्ग करवो सेनानु संरक्षण गुप्तचर ने मोकली ने लोक मा घटित थनारा समाचारों जाणवा सदास्त्र धारण करवो तथा भस्ममय कंचुक धारण करवो गोरक्षा वाणिज्य अने कृषि ए वैश्यना धर्म छे। शुद्रेतर वर्ण ब्राह्मण क्षत्रिय ने वैश्यनी सेवा शुद्रनो धर्म छे। बाग लगाड़वो मारा तीर्थोनी यात्रा करवी पोतानी धर्म पत्नी साथे च समागम करवो ते गृहस्थ माटे विहित धर्म छे। वनवासीओ यतियो ने ब्रह्मचारियो माटे ब्रह्मचर्यनु पालन मुख्य धर्म छे। स्त्रियो माटे पतिनी सेवा ए ज सनातन धर्म छे बीजो नहीं। हे कल्याणी जो पतिनी आज्ञा होए तो नारी मारू पूजन करी शके छे। जो स्त्री पतिनी सेवा छोड़ीने व्रतमा तत्पर थती होए तो ते नरकमा जाए छे। आ विषयमा विचार करवानी आवश्यकता नथी। हवे हूँ विधवा स्त्रीओना सनातन धर्मनु वर्णन करीश। व्रत दान तप शौच भूमि शयन केवल रातेज भोजन सदा ब्रह्मचर्य व्रतनु पालन भस्म अथवा जलथी स्नान शांति मौन क्षमा विधिपूर्वक बधा जीवोने अन्ननु वितरण आठम चौदस पूर्णिमा तथा विशेषतः एकादशीना दिवसे विधिवत उपवास अने मारूं पूजन ए विधवा स्त्रीओना धर्म छे। हे देवी आ प्रकारे मैं संक्षेप मा पोताना आश्रमनु सेवन करनारा ब्राह्मणों क्षत्रियो वैश्यो संन्यासीओ वानप्रस्थियो तथा गृहस्थोना धर्मोनु वर्णन कर्यो साथे ज शूद्रो अने नारीओ ने माटे पण आ सनातन धर्मनो उपदेश आप्यो। हे देवेश्वरी तमारे सदा मारू ध्यान अने मारा षडाक्षर मंत्रनो जप करवो जोईए। आज संपूर्ण वेदोक्त धर्म छे अने आज धर्म तथा अर्थनो संग्रह छे। लोक मा जे मनुष्य पोतानी इच्छाती मारा विग्रहनी सेवानु व्रत धारण करेल छे पूर्वजन्मनी सेवाना संस्कारथी युक्त होवाने कारणे भावातिरेकथी संपन्न छे ते स्त्री वगैरे विषयोमा अनुरक्त होय अथवा विरक्त होय पापोथी एज रीते लिप्त थता नथी जेवी रीते जळथी कमळनु पत्तु पान लिप्त नथी थतु। मारा प्रसाद ते विशुद्ध थयेलाय विवेकी पुरुषों ने मारा स्वरूप नु ज्ञान थई जाय छे पछी एमना माटे कर्तव्य अकर्तव्य नो विधि निषेध रहेतो नथी। समाधि तथा शरणागति पण जरूरी रहती नथी। जेम के मारे माटे कोई विधि निषेध नथी एवी ज रीते एमने माटे पण नथी। परिपूर्ण होवाने कारणे मारे माटे कशु साध्य नथी एज प्रकारे એ કૃતકૃત્ય જ્ઞાન યોગીઓ માટે પણ કોઈ કર્તવ્ય રહી જતું નથી। તે મારા ભક્તોના હિત માટે માનવ ભાવનો આશ્રય લઈને ભૂતળ ઉપર સ્થિત છે। એમને રુદ્રલોકથી પરિભ્રષ્ટ રુદ્ર જ સમજવા જોઈએ માં સંશય નથી। જેવી રીતે મારી આજ્ઞા બ્રહ્મા વગેરે દેવતાઓને કાર્યમાં પ્રવૃત્ત કરનારા બને છે એવી જ રીતે શિવ યોગીઓની આજ્ઞા પણ અન્ય મનુષ્યોને કર્તવ્ય કર્મમાં લગાડનારી છે તે મારી આજ્ઞાના આધાર છે। એમનામાં અતિશય સદભાવ પણ છે એટલે એમના દર્શન કરવા માત્રથી સર્વ પાપનો નાશ થઈ જાય છે તથા પ્રશસ્ત ફળની પ્રાપ્તિને સૂચિત કરનારા વિશ્વાસ પણ વૃદ્ધિ થાય છે।